તમારે છે ને પણ એમને નથી ચિંતા, પરવારી ગયા છીએ, એમને ચિંતા હોય તો કે મને થાકે છે એટલે એમને નથી, તમને નથી. બઉ સારું, બધી ફાફી છોકરા ને દાદા ભગવાન. કઈ છે દાદા ભગવાન તમે જોયા હતા છે દાદા ભગવાન? આ તો ભાદર ના પટેલ છે. જેમ તેમ પટેલ નથી, આ જ્ઞાની પુરુષ છે અને વલની અજાયબી છે. અને તે આ જ્ઞાની પુરુષ ના માં બુદ્ધિ નો છોટો નથી. શું નથી? એક છોટો બુદ્ધિ નો નથી, શાંત બુદ્ધિ નથી. અને મહી જે પ્રગટ થયા છે એ દાદા ભગવાન. હું આમ કરી નમસ્કાર કરું છું. એ જાતે દાદા ભગવાન નથી, એમનું પ્રગટ સ્વરૂપ છે અંદર નું, એ દાદા ભગવાન છે. એટલે લોકો અમને દાદા ભગવાન કે પણ હું ના કહી દઉં, કારણ કે એ ભગવાન હું જો થઈ બેસું તો 2-4 ડિગ્રી નાપાસ થયેલો છું. નાપાસ થયેલો થઈ બેહું તો લોકોનું કલ્યાણ જેવું જોઈએ ના થાય બિચારા. એટલે જે છે એને હું મારે 4 ડિગ્રી હાર હું કરું છું અને એમને શીખવાડું છું કે દાદા ભગવાન શિવ જય જયકાર બોલો અને તરત ફળ, કેશ ફળ. ધીસ ઇઝ ધ કેશ બેંક. સી રીતે બોલું આમ જોવું બોલું. દાદા ભગવાન જયકારો, દાદા ભગવાન શિવ જય જયકારો, દાદા ભગવાન શિવ જય જયકારો, દાદા ભગવાન ભગવાન ના સિંહ જય જયકારો, દાદા ભગવાન ના સિંહ જય જયકારો, દાદા ભગવાન ના સિંહ જય જયકારો, દાદા ભગવાન ના સિંહ જય જયકારો. બોલાય હવે દાદા ભગવાન ના. એટલે પેલી વીટી રાખે, રેપિંગ કરી રાખે, રેપ કરી રાખે. છોકરાઓ રેપિંગ કર્યા નહીં, હવે જરા બોલાવજે, રેપિંગ થઈ જાય ફરી પાછું. શું નામ તમારું? ભાઈ નું નામ શું? પ્રભુદાસભાઈ. પ્રભુદાસ, સર કેટલા વર્ષથી? બહુ વર્ષથી આવી રહ્યો છું ખરું? મને એવું કહ્યું એકલા જ્ઞાન લઈને જાય ને બે દાડા, ટાઈમ નથી, મેં રજા નથી લીધી. મને મોક્ષ ની આશા ના રાખું, ભગવાન નું કામ કરવા 10 જન્મ અહિયાં જ લઉં, એ ધરતી ઉપર આવું. મોક્ષ લે તો પણ જતો રહું, ચાન્સ ના મળે ને ભગવાન નું કામ કરવાનો, કારણ કે મોક્ષે જવું તો પછી હું મારે ભગવાન નું જે કાર્ય કરવાનું છે એ થાય નહી ને, એટલે કે મોક્ષ ની આશા શું કરવા કરવાની? આશા તો કોઈ વસ્તુ ની કરવા જેવી જ નથી. આશા ઈચ્છા એ તો તમારે તો એના હજી સેવન કરવાનો, એટલે કાર્ય થઈને ઉભું છે. તો જ્યાં જવું છે તેનું મોક્ષ એટલે બીજી કોઈ વસ્તુ નથી. મોક્ષ એટલે ભાઈ બીજી કોઈ વસ્તુ નથી. સોનું પોતાના શુદ્ધ ભાવમાં આ સોનું સાચ્યું થઈ ગયું હોય, મીઠીમાં બધી ધાતુઓ મિક્સર થઈ ગયું હોય, તે એને મૂળ શુદ્ધ હોનું કરવું હોય તો પેલા ના આપીએ તો છૂટું કરી આપે. શુદ્ધ હોનું થયું એ જ બધું એમ ના મોક્ષ. હવે મોક્ષ બીજી કઈ વસ્તુ શું કે છે બેન? મેલા શું કે કોઈ દાયો નઈ ના, એવું ના થઈ હોય તો ખબર નથી. એટલું બધું વ્યસન પણ ચિંતા થઈ ખબર નથી પડે તે એ પોતાના ધણી છે તે રાતે એક વાગ્યા સુધી આયા ને હોય તો મનમાં કોઈ થાય સર એવી થાય પણ બીજી નહીં એવી ચિંતા થાય હા એટલે એક થઈ એટલે બધી જતી થાય છોકરા મોડા આવ્યા હોય તો ચિંતા થાય હા ડોલર ડોલર હાથમાં લઈ ગયા તો ચિંતા થાય શામાં ચિંતા ના થાય આવું કેવું બોલે તારી વાત દીધી ભાઈ તું તો બધું દાદા નું જ્ઞાન લઈને બેઠો માથે પડેલો છે ને માથે પડી મોક્ષ લીધેલો છે ને કારણ કે ચિંતા તો માણસ ને થાય જ અજ્ઞાનતા છે ત્યાં સુધી ચિંતા હોય જ હવે આ કરી સાથે શાંતિ રહે છે અને મન એકાગ્ર થશે અને મન વશ કરવું હોય તો ધરતી માં આવજે વશ કરવાનું કાયમ ને માટે વશ રહે તો ધરતી માં આવજે એક જ દારામ કરી આપીશ બે કલાકમાં મન કાયમ ને વશ રહે એવું કરી મને વશ નહી મને તો રહે પણ તને રહે તારું મન તને વશ રહે મન ને કોણ બનાવનાર છે પોતે જ કઈ રીતે બનાવ્યું છે મન ને જે રીતે કેવો એવી રીતે કેવાય ના પણ એને બનાવનાર આપણે આપણે આપણને એને દબાઈ દીધા મન ના પરવશ થવું પડે છે ને અત્યારે સાથી અજ્ઞાનતા છે અધ્યાત્મ જે છે તે લૌકિક અધ્યાત્મ છે સાચું અધ્યાત્મ એ જો પ્રગટ થાય તો પછી આપણને શાંતિ થાય ને આનંદ પરમાનંદ રહે નિરંતર અને સ્વતંત્ર થઈએ પણ આ તો પરવસ્તા જાય નહી અને દાડો ભરે નહી લૌકિક અધ્યાત્મ આપણને નિવેડો ના રહ્યા રે અધ્યાત્મ ખરું ખરું પણ લૌકિક લોકોએ માનેલું બધા લોકો એક્સેપ્ટ કરે કે નથી બરોબર છે આ બરોબર છે પણ એ અધ્યાત્મ કરવાનું હોય તે લૌકિક અધ્યાત્મ જે અધ્યાત્મ કર્યા વગર એની મારી પ્રગટ થાય એ સાચું અધ્યાત્મ રિયલ 28/6/84 બીજ નાખ્યા પછી એ ઉગે જ કરે એ સાચું તૃષ્ણા ઉભી ના થાય ક્યાં સુરત વાતચીત કરો છો લાકડું હોય આપણા લોકો અને સ્વામી ઉપર વહેવા મૂકીએ આપણે આપણા લોકો વહેરી જાય બે ટુકડા જુદા પડે ત્યાં કે લાકડું વહેરાઈ ગયું એવું બોલે કેવું બોલે લાકડું ભરાઈ ગયું પહેલે થી ભરા મારી નથી જ વહેરાઈ ગયું હતું ને નહીં પણ આપણા લોકો બે છૂટા પડ્યા ત્યાર પછી વેરી ગયું બોલે એવી રીતે મનુષ્ય મનુષ્યો જન્મે છે એ જન્મથી જ કરવાથી ફરજ મરણ નહીં આવેલા છે પણ જયારે સપોઝ શ્વાસ નીકળી જાય પૂરેપૂરો જુદું પડે. અત્યારે આપડે કેમ મરી ગયા, મર્યા જ કરે નિરંતર. અત્યારે જે કામ કરવું હોય તો કરી દો ને, હજુ બે છૂટું પડ્યા તેનો, બે છૂટું પડ્યા તેનો ગરગડી ને દોરો, બે છૂટો પડ્યા તેનો કામ કરી લો, પછી ગરગડી દોરો છૂટો પડ્યા પછી નહીં થાય કામ. અને આ બધી વસ્તુ નો મોહ નો છો, આ ભેગી કરું ભેગી કરું, આ તો લઈને આવેલા છો. બેંકમાં 5,000 ડોલર હોય એમાં ચેક લખીને લઈ આવવા ને ગણવા ને કરવા ને એને એક એક એને પુરસાદ ગણાતો છે? એ તો બેંક માં હતા, એને એને પુરસાદ ના કહેવાય. પુરસાદ તો નવા મૂકીએ તારે. આ તો તેને લોકો પુરસાદ કે છે. હું આ કમેલા, મેં આ કહ્યું, મેં ઘર ભરી તું લઈને જ આવ્યો હતો. તું ત્યાં છોકરા ને છોરીઓ બધું લઈને આવ્યો હતો. શું કહ્યું એમાં ત્યાં શું કર્યું? નવું કઈ કહ્યું હોય દેખાય, નવું બેંક માં મૂક્યું હોય. આ તો દરેલું હતું તે રીતે ફરી ફરી દળવા બેઠો, ઉડતો અચ્છે લોટ ઉડાડી દીધો, ઓછો થઈ ગયો. આ તો બધું લઈને આવેલો સહેજ પ્રયત્ન કરવાના, પેજ મેળ થયા કરે તે આપણે જોયા કરવા, અટકાવવાનું નહીં, પ્રયત્નો અટકાવવાના નહીં. પ્રયત્નો થતા હોય શરીર જે મન વચ્ચે ગયા છે એ કયા કરતી કરવા દેવાના. આવો જય શ્રી નક્કી કરેલું પહેલાથી નક્કી કરેલું આમ તો હવે થવાના છે. રવિવારે લગ્ન કરવાના. ચાલ બધે આ પહોંચી ગયેલી વાત. હા એ બરોબર છે. એ વ્યક્તિ નો પ્રભાવ સારો. અને જયારે ત્યારે સાચી વાત તો જમવી પડશે ને. આપડે હિન્દુસ્તાન માં જન્મ્યા, હિન્દુસ્તાન માં જન્મ્યા ત્યાં ભટકવા માટે જન્મ્યા નથી, ભટકવાનું બંધ કરવા માટે જન્મ્યા. શું કહ્યું? ભટકવા સારું નથી જન્મ્યા, ભટકવાનું બંધ કરવા સારું જન્મ્યા. અનંત અવતાર સુધી ભટક ભટક ભટક ગયા, માણસ માયા ને પાછા ત્યાં પગ થયા ને એટલું બધા ભટક ભટક ભટક ભટક ક્યાં સુધી ભટક્યા. અહીંયા આવે તો આપડે ખબર ના પડે ચાર પગ વાળા કેટલા દુઃખી છે બિચારા. મનુષ્ય દુઃખી છે પણ પાછા એવા કરતે કરે પાછા. આ મનુષ્ય એકલા એકલા જ કર્મ બંધાય છે. દેવ લોકો કર્મ બંધાય નથી, જાનવર ને કર્મ બંધાય નથી, મનુષ્ય એકલા જ કર્મ બંધાય છે. એ ટેસ્ટ એક્ઝામિનેશન છે. એટલે મનુષ્ય એ સાચવવાનું સાચવવાનું ફક્ત મનુષ્ય પરીક્ષા આપશે. આપડે બેંક માં કઈ બધી વ્યવહાર ચાલ્યા કરે, બેંક ની ચોપડી નો વ્યવહાર પૈસા આપડે બેંક થી ચોપડી કાઢી નાખી ચાલે. ક્રેડિટ ને ડેબિટ ના આધારે સંસાર ઉભો રહ્યો. ક્રેડિટ ને ડેબિટ આપડે લોકોને સુખ આપીએ એટલે આપડે ખાતે ક્રેડિટ થાય એટલે આપણને પુણ્ય મળે. લોકોને દુઃખ આપીએ તો ડેબિટ થાય તો આપણને દુઃખ મળે. સુખ જોઈએ તો સુખ આપો બધાને. તમારે તમારું સુખ ભેગું નહીં કરો, તમે બીજાને આપો એટલે તમારું એને આવશે. તમે તમારું સુખ ભેગું કરો એ તો કૂતરા ભેગું કરે છે. કૂતરા એમની પૂરી ખેતી જ જાય. એટલે બીજાને સુખ આપો.

કારણ કે છે કોઈ છોકરો નહીં હોય ચાલશે. અને અહીંયા અહીં લોકો કે છે છોકરા વગર હરાબ કોણ હરાવશે તમારું ના, એટલે ઉપાધી પે દીકરી. હું આ ચોથે નક્કી કરી દઉં માને જોયું કારણ કે મરણ એ તમારી ઈચ્છા વગર મરવાનું કોઈ ના હોય સાહેબ, તમારી સિગ્નેચર માંગે છે. તમારી સિગ્નેચર સીધા અગ્રચાર મરાય કે હું હવે મારે મરણ જોઈએ છે. પણ લોકો માનવા ના, લોકો મરણ માટે સહી કર્યા, એમાં સહી ક્યારે કરી જાણો તમે? હાથમાં ગભરાવણ કે ભાઈ પેટમાં બહુ દુખતો હોય ને, એવો દુખાવો મૂકવું પડે ને, હે ભગવાન લઈ દે કે પછી બીજા હાલ થાય ને ત્યાં હવે માર નહીં જવું. આપડે કહીએ કે રાતે કેમ બોલતા થાય તો થાય તો મારે હાલ કે પોતાની સહયોગી કેમ નથી? કોઈ ઉપરી નથી તમારો, કોઈ ઉપરી છે નહીં. Nobody boss to you. તમને કોણ બોસ લાગે છે? કયો જ્યાં સુધી વાત ના સમજાય, કે જ્યાં સુધી આ વાત ના સમજાય ત્યાં સુધી તો બોસ નો સ્વીકાર કરવો જ પડે છે. ત્યાં સુધી તો બોસ નો સ્વીકાર કરવો જ પડે છે. ના ના, મારું કેવું કોણ લાગે છે, કયા બોસ લાગે છે તમને કહો ને, મને તું તમને સમજાવું. મનુષ્ય નો સ્વભાવ છે, મનુષ્ય નો સ્વભાવ છે, એટલે જ્યાં સુધી આ વાત ના સમજાય ત્યાં સુધી બોસ નો સ્વીકાર કરવો જ જોઈએ. કોણ કયા બોસ નો સ્વીકાર કરવા માંગતો નથી, બોસ નો સ્વીકાર કરવા માંગતો, પણ કયા બોસ, શું નામ એમનું? ઊંઘી ગયો હોય અને મોડમ સેજ નાખેલી જાગો દેખાડવો ના પડે, મોડમ સેજ નાખીએ મારે ઉઠવું કુદાકુદ કરે છે. અને આ બધા લોકો કહે છે બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા, મિથ્યા જગત ભતું છે. હમણે એ તો મિથ્યા તો હે કોક ની છોડી લઈ જતો હોય, મુસલમાન ઉઠાઈ જતો હોય ત્યારે કે મિથ્યા છે, મિથ્યા છે. પણ ભાઈ ની દીકરી ઉભી હોય લઈ જતો હોય તો મિથ્યા કે કેમ બોલ્યા નઈ? હગા ભાઈ ની દીકરી કોઈ ઉઠાઈ જતો મિથ્યા કે દીકડે કે પાછળ પડે એવું? આ તો બધું મિથ્યા મિથ્યા હોય ને, જગત રિલેટિવ કરેક્ટ છે અને ભ્રમ રિયલ કરે છે. રિયલ એટલે વિનાશી અવિનાશી અને રિલેટિવ એટલે વિનાશી. તો જગત વિનાશી સત્ય છે. કેવું છે? વિનાશી સત્ય. હા સત્ય છે પણ વિનાશી સત્ય છે. એટલે વાત આપણે સમજીએ તો એનો નિવેડો આવે, નહીં નિવેડો કેમ આવે? અને બુદ્ધિ આત્મા કબૂલ કરે એવી વાત હોય છે. અમે તો એવું કહીએ કે અમારી વાત એક વાર માનવી નહીં, તમારો આત્મા કબૂલ કરે તો જ માનશે. શું કહ્યું? અમારી વાત માને આમ તમારે અમારે ક્યાં ભેગા કરવા છે શિષ્યો કે બધું બધું એવો મારે હોય ને? અમારે તો તમારું તમને કેમ શાંતિ થાય એ અમારો તો ગુજવાડા નીકળી જાય બધા મારી ઉપાધિઓ ઉપાધિ ઉપાધિ ઉપાધિ. તમારી ડિસ્ટ્રિક્ટ ના જ છે ગાય પગલા માં આવેલા કરે નહી? નાનો છોકરો ચિંતા કરે, નાના છોકરા કઈ અહંકાર જાગ્યો નથી એટલે મોટી મોટી ઉંમર નો અહંકાર જાગેલો કે ઉછી રીત ચડાવીશ કે આવે ત્યાં. કૃષ્ણ ભગવાન કે છે જીવ તું સિંધ ને શું છે ના કરે, કૃષ્ણ ને કરવું હોય તે કરે. છોકરા બે છે ચાલો.

શું લોકો જાણતા નથી, વૈજ્ઞાનિક રસ્તો લોકો બાકી મારી છે. એને જો હિંમત હોય કે વાંધો નથી તો તું હમણાં કાપીને તું ખાતે ખાતો તો વાંધો નથી. તને તને શારીરિક નુકસાન તો નહીં જ થાય. તને કુદરતી નુકસાન તો તને છે. તું કોઈ જીને મારું તો દુઃખ થાય તને, પાપ તો લાગે જ. પણ કારણ કે મારતી વખતે જે રડારડી કરતી એ તારું સાંભળવા તને ગમે છે, પણ એને ગમતું જ હોય ને. અને આપણા દુકાન તો ગમે નહીં તો એટલે એ પોતે હિંસા નથી કરી શકતો. જયારે તમો ગુણ જન્મમાં વધારે છે તેને દુઃખ કઈ થવાનું જ નથી. ખાય છે તેનું શું છે કે જે હિંસા સહન કરી સહન નથી કરી શકતો એનામાં સત્વ ગુણ વધારે છે. સત્વ ગુણ વધારે છે એમાં. સત્વ સત્વ તત્વ ગુણ સત્વ ગુણ વધારે છે. એટલે સાત્વિક માણસ છે એટલે મારું કહેવાનું સાત્વિક છે એટલે ખમી શકતો નથી, લોહી જોઈ શકતો નથી, કાપી શકતો નથી. તો તું જે હૃદય કાપી શકતું નથી, જે હૃદય ની એટલી મજબૂતી નથી, એ હૃદય ને તું આ ખોરાક ખાવ તો હૃદય ની ઉપર શું અસર થશે તે તું વિચાર તો કરો જરા. અરે વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક રસ્તો છે કે ભાઈ આ વિજ્ઞાન થી તું સમજ. પણ આ તો બસ લોકો લોકો કરે છે એવું લઈ બેઠા. અરે રોગ તો છે ને એનું કાચું કાચું ખાઈ જાય એવા હોય છે. આમ કાચું કાચું પછી ખાય એવા તારી લોહી નહી જોયા એવા આપડા ગુજરાતીઓ હૃદય ના. જે સત્વગુણી જે છે માણસો તે લોકો જયારે આવું કરે છે ધીમે ધીમે ધીમે એ તમો ગુણ એનું હૃદય તમો ગુણી બની જાય છે. અને એની ગતિ પછી પશુઓની અંદર પછી એનો જન્મ છે જેનો એ નીચે પડવાનો છોડી દીધું. બીજું શું છે આપડો જે ધર્મ છોડી દીધું સમજણ પાડી ને તે છોડી દીધું. અંદર પડે તો છોડી દે. શા માટે તું તાર જાતને દુખાડું છું? પાપ તો તને લાગશે પણ આ શારીરિક નુકસાન કરું છું. ક્યારે હાર્ટ ઉપર અસર થઈ જાય શું કે કોઈને કે પૂછ્યું હોય તો પૂછો દાદાજી ની સાથે. શાંતિમય જીવન તો હોવું જોઈએ ને. તે દર્દ ને એને એ થવા માટે ઉશ્કેરે ને અવરો ઉશ્કેરે મટવાના છે. આપણે એને કરવું પડે. વાણી તો ક્યારે ખેંચે જાય? કેટલી ખરાબ ભાષા આપણે તારા માણસની વાણી ખેંચે જાય. અમારા અમાને કાળી ઘા લાગે ને એવા વાણી બોલે. સમજ પડે ને કાળજે લાગે એવી વાણી બોલ. હંભેલા કે નહીં હંભેલા તાર વાણી બંધ થઈ જાય. પણ એનો નિયમ એવો છે કે આશીર્વાદ થી પાછું ફળે. પાછું શું કહ્યું? જેમાં બીજ વાયેલો હોય તો જ્યાં ગંઠાઈ ગયું હોય પણ પાછું કોઈ એનો સાયન્ટિસ્ટ હોય તેની પર ગમે તે એ નાખીને પછી ઉગાડે પાછું. શું કહ્યું ને? લઈ લો રિવાજ આપડે સમજી ગયા. આપડે કઈ તું રાજા છે આપડે રાજા કે પછી કોણ થઈ ગયા? આ બધું આપણું પ્રોજેક્શન છે. બીજા કોઈ અમારા ભગવાન હાથ ગાડ્યો નથી. ભગવાન તો ખાલી બધા જીવ માત્ર પ્રકાશ આપે છે. જેટલો જોઈએ એટલો પ્રકાશ એટલે આનંદ સહિત પ્રકાશ જે આપે છે તેના કારણે સદુપયોગ કરતા આવડે, સદુપયોગ કરે, દુરુપયોગ કરતા આવડે, દુરુપયોગ કરે. ભગવાન ની હાજરી સિવાય દેહ માં કશું કામ થાય નહીં, એની હાજરી જોઈએ, પોતે કરતું જ કરતા નથી, હાજરી બીજું બધું મિકેનિઝમ છે, મિકેનિઝમ સાક્ષી આપડે ખાઈએ એટલે પેટ્રોલ નાખીએ ના ઘરું ચાલ્યા કરે, શું કરે ભગવાન હું નથી એમને મનમાં એમ કે જાતે કેવડાવ્યા છે, ભાઈ હું નથી કેવડાવતો, આવી પૂછો તો ખરા, ભગવાન એ ભગવાન છે, હું તો જ્ઞાની પુરુષ છું, મારી દાદા ભગવાન પ્રગટ થયા છે તે ભગવાન છે, શું છે, હું એ જવાબદારી લઉં નઈ, હું શું કરા લઉં, કારણ મારે 4 ડિગ્રી ઓછી છે, 356 ડિગ્રી, ભગવાન ની 300 હાયેસ્ટ ડિગ્રી, તો મારે 4 ફૂટે એટલા હાલ હું દાદા ભગવાન નથી થઈ જાય, કાલ બોલું છું અને તમને શીખવાડું છું અને તરત ફરે તમને દાદા ભગવાન નથી થઈ જાય બોલો, એટલે તમારું દુઃખ દે છૂટકો, ગમે તેવું દુઃખ હોય તે દે છૂટકો, કારણ દિસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સર્વિસ, આજ પ્રગટ થયા છે અને હું કહી દઉં છું, રોકડું જોઈ ના હોય ઘણા દાડે નો આમ લીધો, પણ હા મુદત ગઈ ની, આ દવાની મુદત જતી રહી ના જતી રહી, મુદત ગઈ તાજી જોઈએ, તાજી દવા મળે તો પેલી દવા ના પી, અને તાજી ના મળે તો પેલી પી, તમે સમજ્યા ને, કઈ હારી તાજી તાજી દવા, દવા વાળા કઈ સાઈડ વાર પછી પીજો નહીં, મને એક્સપાયર તારા ભગવાન પ્રગટ થયા, 14 લોક નો નાથ પ્રગટ થયો છે, તે માગે મળ્યો છે, પણ તે લોકો નું કઉ માગતા એ નહીં, એમાં અમને કશું રાગે પડ્યું નહીં, એટલે અમે ઉડી ગઈ છે મનમાંથી, આયા તો ડોલર લઈ ગયા ને, અમારે રાગે કશું પડ્યું નહીં, જય સચિદાન, હું તો મારા ઘર નો કપડો પહેરું છું, આ શું કહ્યું, જય જાણવા જેવું છે, બાકી અત્યારે બધું ધર્મ તો બહુ દાડા ધર્મ જ જોઈન કર્યો નઈ, ધર્મ જોઈન્યો તો અધર્મ તો કર્યો નહી, અધર્મ ઉભો રહ્યો છે, શું થયું, ધર્મ જોઈને ક્યારે થાય, અધર્મ જતો રહે તારે, શું કહે, ધર્મ ને જોઈને અધર્મ ઉભો રહ્યો છે, પૂરતો વધતો જાય છે, કાલે છે ભૂલે છે અધર્મ, અને વિજ્ઞાન તો બધી જ જાતના પ્રોબ્લેમ ઉભા ના થાય કોઈ જાતના, એને જીવન જીવાય, આ તો જીવન જ કેમ કેવાય, અને જીવન કેમ કેવાય, એવું સત્ય થયેલું જીવન જીવે એનો શું છે, પ્રોબ્લેમ સોલ્વ ના થવા જોઈએ, બેન કે છે માણસ ને શાંતિ જ ક્યાં છે, માણસ ને શાંતિ જ ક્યાં છે, સાથી નથી એ કઈ પૂછ્યું નહી કોઈને, એજ કઉ છું કે તમે કઈ કહો કે શાંતિ કેમ નથી, કારણ શું છે, એજ કઉ છું કે તમે કઈ કહો કે આ માણસો ને શાંતિ કેમ નથી, કારણ શું છે, કારણ શું છે, પોતાનું નક્કી કરેલું જે સુખ છે એ સુખ માં એ પોતાના નક્કી કરેલા પ્રમાણે લાયેલો છે, છતાં બીજાનું જોઈ અને મગજ ફાટે છે કે આને આવું મારે આવું, આ ત્યાંથી હરીફેમાંથી દુઃખો ઉભા થયા છે, શું થયું છે, બીજા તો સોફા છે તે બધું દેખે. હવે એનો દાખલો આપું. એક ભાઈ ને ચાર રૂમો હતી મુંબઈમાં ચાર રૂમ હતી. એને એના મિત્રો આવે કે કોઈ બે રૂમ વાળો, કોઈ ત્રણ રૂમ વાળો, કોઈ એક રૂમ વાળો. એટલે આ એના મિત્રો અને મોટો ગણે કે ભાઈ આ તો બહુ સુખી અને એક બે સોફા સેટ લાયેલો. એટલે બધા એને મોટો ગણે અને તેની વાઈફ ભાઈ બધા સુખી ને આમ આમ મસ્તીમાં રહે બધા. એમાંથી એક રૂમ વાળો એક ભાઈબંધ હતો, તેને લોન લઈ અને સોસાયટી મકાન બધું ખાશે પાંચ રૂમ નું અને પાછું રસોડું જુદું. હવે એને છે તે વાસ્તુ કરી ત્યાં ભાઈબંધે બોલાયો, આવો આવો આવો આગળ જાઓ. વાસ્તુ કરી ત્યાં ભાઈબંધે બોલાયો. તે ભાઈબંધે અને વાઈફ બેવ ગયા. પછી વાઈફે બધું જોયું કે આપણે તો ચાર રૂમ અને તો પાંચ એક છ રૂમ, આ આપણે તો બે સોફા છે જૂના થઈ ગયા છે અને નવા કેવા સરસ દેખાય છે, નવી ડિઝાઇન કેવી સારી છે. ત્યાંથી ઘેરાઈને કહ્યું ને ત્યાંથી દુઃખ ઉભું થયું. બા દુઃખ નતું તો ત્યાંથી લઈ આવે વેચાતું. આ તમે બધા વેચાતું દુઃખ લાયા છો, આ દુઃખ નામે નથી વગર કોમ ના કરો છો. દુઃખ કોને કહેવાય કે ખાવામાં એકલો ભાત ખાવો પડે ને દાળ ના હોય તો એ જરાક કેમ કહીએ કે જરાક દુઃખ છે તે જ. પણ તે પેટ ભરવા પૂરતું અનાજ ભાત તો છે ને, પણ દુઃખ કોને કહેવાય? આવશ્યક ખૂટે ત્યારે દુઃખ કહેવાય. કેવું કપડાં ખૂટી પડ્યા હોય તાળીમાં, કે તો કુવાનું પડી રહેવાનું ના પડ્યું હોય એક રૂમમાં એવું મળે તારે દુઃખ કહેવાય. આ તો હે હરીફાઈમાં મોટા થવાનું દુઃખ છે. શું છે? અસંતોષ. હા, જે ઘોડો પેલો આવ્યો તેને ઇનામ અને બીજા હફી હફી મરી જાય પણ ઇનામ નહી. એટલું જ આપે, ઓછું આપે અને ઇનામ નહી. આ દુઃખ બધું તમે ઉભા કરી રહ્યા બેન, એનું નિવારણ થવા માટે કઈ બતાવો કારણ શું? એનું નિવારણ થવાનો રસ્તો બતાડો. ફરી પછી બોલાવજો નહીં ને. શું ખાય પછી નહીં બોલાવો ને? કાયમ ના માટે સુખ જોઈએ છે. અઠવાડિયા બે દિવસ કાયમ નું સુખ, ચિંતા ચિંતા નહી. ભજન કરતા કરતા લઈ લે એટલું બસ. ભજન કરતા કરતા લઈ લે એટલે બસ. તમારા ઘરમાં કેટલા જણા જોયે છે એવું? બધાને બધાને બધાને અરે મને તો કોટા હોય છે એમ કે તમે તમે ખરા છે ને, તમે એટલે કોટા બધા કઈ નાખો. બીજા હા, એટલે તમારા ઘરના બે જણને આપીએ. બે અમને બેને હાલો તો દીકરો કહેશે કે મને કેમ નહીં. તમે બીજી જગ્યાએ હોય તો હા આવે તો કોટા મળશે. અહી નહીં મળે બધાને. જેની ઉંમર થઈ રહી હોય તેને અમે પ્રેફરન્સ આપીએ. બીજા બધા તો એમને બંધ ક્યાં છે? તો નક્કી કરી કહી દો, લખાઈ દો તમારું કાયમ નું સુખ જોઈતું હોય તો નામ લખાઈ દો. કહી દીધું તમને, પછી ભેગો નહીં પડે પહેલે નામ લખાઈ દો. આમ લખાવ પૂછી જો કે લાગને દુખ હોય ત્યારે મજા આવે છે. શું કરે છે?